પ્રાતા 5 મિનિટના તે બધા નિવૃત્ત થઈ ગયા, દોષો દબાઈ ગયા. દોષો તો જવાના નથી, પણ ભગવદ્ ભક્તિ કરવાથી આપણા દોષો નાબૂદ થઈ ગયા અને આપણે ભક્તિ કરવામાં આગળ વધીએ અને પ્રભુની સાથે સંબંધ સાચવી રહે અને એ સંબંધ આપણે પ્રભુની સાથે સમર્પણ જીવનથી સાચવી શકીએ. તમે તો આખો ગ્રંથ જ સમજાવી દીધો, પણ હજી હું શૂન્ય પર સમજ્યો નહીં. આનું રહસ્ય નામ શું કામ છે એ મને કહો. તમે ઉત્તર તો સુંદર આપ્યો, પણ આ મારા પ્રશ્નનો ઉત્તર ન હતો. હાજી કોઈ પ્રયાસ કરો ના. એટલે જેમણે જેમણે જે પ્રશ્નોના સમાધાન આપ્યા છે એ ઉપયોગી છે, અલગ અલગ દ્રષ્ટિકોણથી છે, પણ હજી જો કોઈને કંઈ આ વિષયમાં કહેવું હોય તો. હા નારાયણભાઈ, મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ક્યાંથી પ્રકટ કર્યો એ રહસ્ય આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. બહુ સુંદર જવાબ આપ્યો છે. બીજું કોઈ? આ માઇક તો આમના માટે રિઝર્વ રાખો આ બાજુ. હા હવે તો કેટલા ટકા થઈ ગયા તમારા? હા ગિરીશભાઈ, ભગવાનની પોતાની ઈચ્છા ભક્ત માટેની શું છે, કેવો ભક્ત એમને પ્રિય છે, એ બધું બતાવવા માટે આ રહસ્ય મહાપ્રભુજી અહીંયા પ્રગટ કર્યું. હા બહુ સુંદર. ભગવાન ભક્ત પાસેથી કેવી જાતના કર્તવ્ય પરાયણ જીવનની અપેક્ષા રાખે છે એ વાત અહીંયા બતાવી છે, અને એ પણ રહસ્યરૂપ છે. બહુ સુંદર. પછી કોઈ? હા જરા જોરથી બોલજો. હા અનેક દોષોથી ભરેલા જીવનો અન્ય કોઈ ઉપાયથી પ્રભુ સાથે સંબંધ શક્ય નથી, પરંતુ આ ગ્રંથમાં એ સંબંધનો ઉપાય બતાવવામાં આવ્યો છે જેનાથી એ દોષો છે એના સંબંધ સામાં પ્રતિબંધક નથી રહી જતા. તો એ દૃષ્ટિથી આ રહસ્યરૂપ ગ્રંથ છે એમ કહી શકાય. બહુ સુંદર. પછી કોઈ? ઓન કરીને બોલ માઇક. હા જીવની કૃતાર્થતાનું રહસ્ય આમાં છે એટલે એ રહસ્ય ગ્રંથ. હા જીવની કૃતાર્થતાનું રહસ્ય આમાં છે. તે પછી કોઈ? બધા સરસ છે. હવે જે પછી બોલશે એને સંકલન કરવાનો બહુ સારો અવસર મળશે, એટલે જેટલા જેટલા અભિપ્રાયો આવે છે એનું સંકલન કરી. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદા કાર્ય એ જે વાત કરી છે એનું ભાષ્ય આ સિદ્ધાંત રહસ્યમાં છે, અને એ રહસ્ય આખું એક જ વાક્યનું જે ભાષ્ય કહી શકાય એવું રહસ્ય આમાં છુપાયેલું છે. બહુ સુંદર. બીજા ગ્રંથો કોઈ કોઈક અન્ય શિષ્યો માટે પ્રકટ થયેલા છે, આ ગ્રંથ સાક્ષાત છે મહાપ્રભુજીના પ્રશ્નોના કે અને જિજ્ઞાસાના સમાધાનના રૂપમાં ભગવાને સ્વયં કહ્યો છે, એ અર્થમાં આ રહસ્યરૂપ છે. ઘણો સારો પ્રયાસ કર્યો છે દિનેશભાઈ. સદોષ જીવનું બ્રહ્મની સાથે, નિર્દોષ બ્રહ્મ સાથે કઈ રીતે સંબંધ થાય એ બતાવવાનું રહસ્ય અહીંયા સમજાય. બહુ સુંદર. સદોષનો નિર્દોષ સાથે સંબંધ કેવી રીતે શક્ય છે એ વાત અહીંયા બતાવી છે. હજી કોઈને કંઈ છે વિવક્ષા? હા નરેન્દ્રભાઈ કંઈક કહેવા માંગે. મહાપ્રભુજીએ પોતાના જે સિદ્ધાંતો છે એનું જે મર્મરૂપ રહસ્ય છે એ આ ગ્રંથમાં સમજાવ્યું છે, એટલે તમે રહસ્યને રહસ્ય શબ્દથી સમજાવો તો કેમ ખબર પડે, તો રહસ્ય ઓર ઘેરાઈ જાય છે. જે રામચરિત માનસની એક ચોપાઈ છે આપને કહું, કે ભરતજી રામચંદ્રજીને કહે છે આજ્ઞા સમન સુસાહિબ સેવા, તો આજ્ઞા પાલન કરવાની સારામાં સારી સેવા છે, એનું રહસ્ય મહાપ્રભુજી આમાં કીધું છે. પ્રભુની ડાયરેક્ટ આજ્ઞા છે જેનું પાલન આપણે બધા. બહુ સુંદર. તો આજ્ઞા પાલન કઈ રીતે કરવું એનો ઉપાય અહીંયા બતાવ્યો છે. હા, જય શ્રી ભાઈ. ત્યાગ વિવેક અને ચાર પુરુષાર્થ અહીંયાથી બધા જુદા પડી રહ્યા છે, ભેગા ન થાય છે. એ સિદ્ધાંત રહસ્યમાં કેવી રીતે થાવે છે? સિદ્ધાંત બતાવે ને તે કે સેવ્યાનું સ્વરૂપ બતાવે. એ શું સિદ્ધાંત રહસ્યમાં? ના, એમ તા રહસ્ય તો તમને જ સુલઝાવવું પડશે. હા, ઓન કરીને પછી કહો. હા, ભક્તિનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું આપણે. શું કે એટલે કયા સિદ્ધાંતો આપણ છે માર્ગમાં ચાલવા માટે, ભક્તિ કોને કહેવાય એ સમજાવી. એ ક્યાંક બતાવ્યું છે કહો, કયા શ્લોકમાં? એટલે ભિન્ન નિરૂપણ તો થઈ જ ગયું ને આમાં. આમાં આપ ચાર પ્રકાર, ત્રણ પ્રકાર આગળ જ બતાવી ઉક્તાનિકામાં કે સેવ્ય. એકદમ મોઢામાં લગાવીને બધા જ લાભ લે. સેવ્ય સ્વરૂપ, સેવ્યનું ભક્તિનો પ્રકાર અને ત્રણ સેવાનો પ્રકાર, એ ત્રણેયમાં ત્રણેય વસ્તુ અહીંયા આપણને જુદું નિરૂપણ કરી આપ્યું છે એ રીતે નહીં. અચ્છા, હું તો હા પાડી દઈશ, પણ બીજા કોઈને આ વાત સમજમાં આવે છે? જયશ્રીબેન જે કહે છે તો એ તો તમે હવે સ્પષ્ટ કરો. સેવ્યનું સ્વરૂપ સિદ્ધાંત રસીમાં ક્યાં બતાવ્યું છે? ભેળસેળ થઈ ગઈ લાગે છે. ચલો બીજા કોઈ પ્રયાસ કરો. હા, મને એમ છે કે ઘણા ઉપયોગી સૂચનો મળ્યા છે, એની અંદર આપણે કેટલાક મુદ્દાઓ છે એને નિર્ણાયક ગણીએ તો સૌથી પહેલાં એ છે કે અન્ય ગ્રંથો શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં છે, આ એક એકમાત્ર ગ્રંથ એવો છે કે જ્યાં ભગવાનના વચનોમાં નિરૂપણ થયું છે. એક વાત. બીજી વસ્તુ એ કે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયનું રહસ્ય, રહસ્ય શું કોને કહેવાય, જે ગુપ્ત હોય, જેને આપણે સંતાડવાનું પસંદ કરીએ, જેને પ્રકટ કરવાનું આપણે પસંદ ન કરીએ, એ સંપ્રદાયનું રહસ્ય એની મંત્ર દીક્ષામાં છે. કે મંત્ર એ બીજ છે કે જેનામાંથી એ સંપ્રદાયનું વટવૃક્ષ પેદા થાય છે. આ ગ્રંથ એ પ્રસંગમાં પ્રકટ થયો છે કે જ્યારે એ બીજરૂપ મંત્ર શ્રી મહાપ્રભુજીને ભગવાન પાસેથી પ્રાપ્ત થયું છે. તે સિવાય જેમ ઘણા લોકોએ એ વાત કહી હતી કે ભગવદ્ ભક્તિ જીવાત્માનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ, સૃષ્ટિનું સ્વરૂપ, આ બધા વિષયો તો શાસ્ત્રમાં સર્વત્ર સરળતાથી મળી જાય એવા છે, કોઈ એટલી ગંભીર વિષયો આ બધામાં નથી. મહાપ્રભુજીને સમસ્યા આ બધા તત્વો કે સિદ્ધાંતોના નિર્ધારણમાં સમસ્યા નથી નડી. મહાપ્રભુજીની સમસ્યા એ હતી કે આ બધું નક્કી તો થઈ ગયું, પણ એવા મૂર્તિઓ જે છે કલિકાલનો એને ઠાકોરજી સામે સજાવી ધજાવીને લઈ પણ જઈએ, પણ ભગવાન એને માન્ય કરશે કે કેમ, મોટી મૂંઝવણ ત્યાં હતી. એટલે ભગવાન તરફથી જે લીલી ઝંડી મળવી જોઈએ એ ભગવાન સિવાય અન્ય કોઈ આપી ન શકે, અને એ લીલી ઝંડી અહીંયા શ્રી મહાપ્રભુજીને ભગવાન તરફથી મળી છે. એટલું જ નહીં, ભગવાને પુષ્ટિમાર્ગીનો અંગીકાર કર્યા પછી એણે કઈ રીતથી પુષ્ટિમાર્ગી જીવન જીવવાનું છે, એની શું મર્યાદા છે, એના શું કર્તવ્યો છે, શું એના માટે ત્યાજ્ય ક્રિયાઓ છે, એનું સ્વમુખથી નિરૂપણ કરીને આ માર્ગને એક સ્ટાર્ટ આપ્યું છે. એટલે માર્ગનો આમ તો અનેક રીતે જન્મોત્સવ છે. કૃષ્ણ જન્મ છે એ એક પ્રાકટ્ય છે, શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય એ બીજું પણ પ્રાકટ્ય છે, પરંતુ આ શ્રાવણસ્યા મલે પક્ષે એ જે ભગવાને પ્રકટ થઈને કરેલી આજ્ઞા છે એ એમ કહી શકાય કે 1, 2 અને 3 આ છે. સંપ્રદાયના પ્રવર્તન રૂપમાં જ્યારે થ્રી અને ગો થાય એ આ ક્ષણે થયું છે, કેમ કે તે પછીથી સંપ્રદાય છે એનો એક વ્યવહારના રૂપમાં કે એક જીવનશૈલીમાં અસ્તિત્વ આવ્યું છે. તો આ રહસ્યો અહીંયા સિદ્ધાંત રહસ્યથી આપણને મળી રહે છે. એટલે બધી દૃષ્ટિથી આ ગ્રંથનું નામ સિદ્ધાંત રહસ્ય છે એ કહી શકાય. એક ઓર પણ કારણ છે, એ અત્યારે હું કહીશ તો એ રહસ્યોદ્ઘાટન પ્રી મેચ્યોર થશે, એટલે હમણાં નહીં કહું, બે ચાર પ્રશ્નો પછી એ રહસ્ય થશે. હવે એક બહુ ચીલા ચાલુ પ્રશ્ન છે, આ ગ્રંથ કયા સ્થળે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો? હાથ ઊંચો કરીને કરજો કોઈ. અરે હાથ ઊંચો કરો, એવા થાકી ગયા છો શું? હા બોલો. ગોકુળમાં. હજી થોડો ઓર, એકદમ શેરી બંગલા નંબર. હા બોલ. ગોવિંદ ઘાટ, ઠાકરવાની ઘાટ નહીં, હે ને, ગોવિંદ ઘાટ. તો ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર આ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયો છે, ત્યારે આ પ્રકટ થયો છે એમ પણ કહી શકો. આ ગ્રંથ પ્રકટ થયા પાછળની કોઈ કંઈક ભૂમિકા છે જેનું નિરૂપણ આપણે અત્યારે પણ થોડું ઘણું કર્યું છે, પરંતુ પ્રશ્નમુખથી આપણે કરીએ કે શ્રી ભગવાને આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીને કઈ પરિસ્થિતિમાં કયા કારણે પ્રકટ થઈને ઉપદેશ્યો? કોણ જણાવશે? હા તો માઇકમાં જણાવો ને. રાત્રિના સમયે મહાપ્રભુજી પહોંચ્યા હતા, પરંતુ એમને નિંદ નહીં આવતી હતી, ચિંતિત હતા કે આ દોષિત જીવોને હું કઈ રીતે ને કેવી રીતે એમને ઠાકોરજી સન્મુખ કરી શકું તે ચિંતિત હતા. તે ચિંતાને કારણે એમને આ ઉદ્ભવ સ્થાન. બહુ સુંદર. થોડો મતભેદ છે, મહાપ્રભુજી પોઢ્યા નહીં હતા, જાગરણ હતું એકાદશીનું. હા હે હા. તો તે પછી આમાં શ્રી મહાપ્રભુજીએ પહેલા શ્લોકમાં શ્રાવણસ્યા મલે પક્ષી એકાદશ્યા મહાનિશી આ પ્રથમ પંક્તિમાં ગ્રંથના પ્રાકટ્યનો અથવા ભગવાને પ્રકટ થઈને જે કરેલી આજ્ઞા છે એના સમયનું બહુ ચીવટપૂર્વક નિરૂપણ કર્યું છે. એનું શું મહત્વ છે? એટલે શ્રાવણ, અમલ પક્ષ, મહાનિશી, એકાદશી તિથિ, આજે ચાર સમયના અલગ અલગ ભાગ છે એ શ્રી મહાપ્રભુજી ગણાવ્યા છે, એનું શું કોઈ મહત્વ છે? હા માઇકમાં કહો. એક તો શ્રાવણ નક્ષત્ર વખતે શ્રાવણ માસ હોય છે એ પવિત્ર નક્ષત્રમાં ભગવાન ગોકુળમાં પ્રગટ્યા હતા. બીજું મધ્યરાત્રિનો સમય હતો એ દૈવી સમય કહેવાય છે. શું? એક મિનિટ ફરીથી કહો તો. શ્રાવણ નક્ષત્ર હતું. શ્રાવણ નક્ષત્ર. પછી અમલ પક્ષ એટલે કૃષ્ણ, અરે શુક્લ પક્ષ. નહીં, ભગવાન પ્રગટ થયા એમ કંઈક બોલે. એ ગોકુળમાં થયા હતા. એ જ રીતે મહાપ્રભુજીને પણ આ શ્રાવણ એકાદશીના દિવસે મધ્યરાત્રિએ ભગવાને આજ્ઞા કરી હતી, એટલે એ રીતે બંને વચ્ચે સામ્ય છે. પણ મહાપ્રભુજી જે શ્રાવણ કહે છે ને, ગુજરાતી શ્રાવણ નથી, હો વ્રજનો શ્રાવણ છે. એટલે અમારા હિસાબે શ્રાવણમાં નતા પ્રગટ્યા, ભાદરવામાં પ્રગટ્યા હતા. એમાં આપણો યુદ્ધ થઈ શકે ગુજરાતી અને રેસ્ટ ઓફ ધ ઇન્ડિયાનો. હા બોલો. વિષ્ણુ ભગવાનનો છે શ્રાવણ. વિષ્ણુ સંબંધી છે શ્રાવણ. વિષ્ણુ સંબંધી છે. અમલ પક્ષ એટલે અમલ સમય અંધારામાંથી અજવાળા તરફ જઈ રહ્યા એ, અને એટલે એનાથી શું, એટલે આપણને આપણે અંધારામાં જે જીવો ફરી રહ્યા છે અજ્ઞાનમાંથી જ્ઞાન આવશે. અને રાત્રિનો મધ્યરાત્રિ જેમ ગોકુળમાં પ્રાગટ્ય થયું મધ્યરાત્રિને, એને નિસાધન જીવનો ઉદ્ધાર કર્યો એ રીતે અહીંયા થશે. અને એકાદશી એક વચી ગઈ. એકાદશી એટલે અગિયાર ઇન્દ્રિયોનો જેમ નિગ્રહ એ દિવસે થતો હોય છે, એટલે અહીંયા ઇન્દ્રિયોનો દેહ અને જીવ બંનેનો ઓલું થશે. પૂરું કરો, એમ ગણગણાટ કરશો સમજા. એટલે શું, પણ એકાદશી પણ વૈષ્ણવ તિથિ છે. હા, અને ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે જેમ, એટલે અહીંયા દેહ અને જીવથી નિગ્રહની રીતે આવી જશે. બરોબર, બહુ સુંદર. ચલો હા, અશોકભાઈ કંઈ કહેવા માગે છે? હા, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક એ ત્રિવિધ દોષોનું નિવારણ ભગવાન કરવા ઈચ્છે છે જે દૈવી પુષ્ટિજીવોના, એનો સંકેત પણ આની અંદર સમાયેલો છે. એ કેવી રીતે છે? હા ગોપી, માઇકમાં બોલ. જે આધ્યાત્મિક એ રીતે કે જે પાંચ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એટલે એકાદશ ઇન્દ્રિય, એકાદશીને દિવસે એ જે દોષની નિવૃત્તિ થઈ રહી છે તે આધ્યાત્મિક થઈ રહી છે. અને મહાનિશી રાત્રિનો જે સમય લીધો છે, કેમ કે ગોકુળમાં પણ પ્રભુ રાત્રિએ પ્રગટ થયા હતા, તો જે વ્રજભક્તોનો ઉદ્ધાર કરેલો એવી જ રીતે અહીંયા ભક્તોનો ઉદ્ધાર થઈ રહ્યો છે, આધિદૈવિક થઈ રહ્યો છે. અને આધિભૌતિક એ રીતે કે જે શ્રાવણ માસ જે છે તે વિષ્ણુ સંબંધી નક્ષત્ર છે, તો અહીંયા પણ એટલે ભક્તોના દોષ દૂર કરી રહ્યા છે. એવી બહુ સુંદર. તો આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક દોષો ભગવાન ભક્તોના દૂર કરવા ઈચ્છે છે, એ સંકેત પણ ભગવાન આ